શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન પ્રથમ પ્રકરણ અધ્યાય 54મો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, વર્ણિરાજ શ્રી નીલકંઠ વર્ણીએ પોતાના હૃદયગત અભિપ્રાયથી ભરેલો પત્ર શ્રી રામાનંદ સ્વામી ઉપર લખ્યો, તે પત્ર તમને હું વાંચી સંભળાવું છું, તેને તમે સાંભળો. સ્વસ્તિ શ્રી મહાશુભસ્થાન ભુજનગર મધ્યે વિરાજમાન શ્રી રામાનંદ સ્વામી, આપ સર્વોત્કર્ષપણે વર્તો છો. રાજાધિરાજ શ્રી ચક્રવર્તી રાજાની રાજલક્ષ્મી પણ તમારા ચરણકમળની સેવા કરે છે. આવા મહાન આપ આ પૃથ્વી ઉપર ભગવાન શ્રીકૃષ્ણની એકાંતિકી ભક્તિને પ્રવર્તાવનારા છો, અને તેથી જ શાંતિ આદિ અનેક સદગુણોરૂપી રત્નો જડેલા આભૂષણોથી અલંકૃત છો. સ્વયં શ્રીકૃષ્ણ ભગવાને ગુરુપદ આપેલું હોવાથી આપ સર્વે ગુરુઓના પણ ગુરુ છો. પોતાના કૃપાકટાક્ષોથી આશ્રિતોના ભયને દૂર કરનારા છો, ઉદાર કીર્તિવાળા છો. આ પૃથ્વી ઉપર એકાંતિક ધર્મનો સ્થાપન કરી દેહધારી સમસ્ત જીવાત્માઓનું આત્યંતિક કલ્યાણ કરવા માટે અયોધ્યાપુરીમાં અજય વિપ્ર અને સુમતિ દેવીને ત્યાં પ્રગટ થયેલા સાક્ષાત ઉદ્ધવજીના અવતાર છો. હે સ્વામી, આપના એકમાત્ર શરણે આવેલો હું નીલકંઠ વિપ્ર પૃથ્વી પર પડી આપના ચરણોમાં વારંવાર સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી એક વિનંતી કરું છું. હે સમર્થ સ્વામી, હું મારા સંબંધીજનો તથા કૌશલ દેશનો ત્યાગ કરી અનેક તીર્થોની યાત્રા કરતો કરતો આ લોજપુરમાં આવી આપના સંતમંડળમાં રહ્યો છું. આ લોકમાં જ ભગવાન શ્રીકૃષ્ણના સાક્ષાત દર્શન સારું દરેક વર્ષાઋતુના ચાતુર્માસ સુધી આદરપૂર્વક એકાંતરે કરવાના ઉપવાસવાળું ધારણાપારણા નામનું વ્રત કરું છું, તથા કાર્તિક માસમાં એક મહિનાનું માસોપવાસ નામનું વ્રત કરું છું. કોઈ વર્ષે કાર્તિક માસમાં સાંતપનાદિ કૃચ્છ્ર વ્રતો કરું છું, તેમજ નિર્દોષ માઘ માસમાં પ્રતિવર્ષે યવ પીપીલિકા આદિ ચાંદ્રાયણ વ્રત કરું છું, અથવા 12 ઉપવાસથી થતું પારાક કૃચ્છ્ર વ્રત પણ કરું છું. હે સ્વામી, નિત્ય પાલન કરવા યોગ્ય વ્રતોમાં એકાદશીનું વ્રત અતિશય મુખ્ય છે, તેથી તે સર્વે એકાદશીઓના વ્રત હું કરું છું. આ પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણ પ્રસન્ન થઈને સાક્ષાત પોતાનું દર્શન આપે તે માટે મારા દેહના દુઃખને લેશમાત્ર પણ ગણકારતો નથી. વળી, હે મહાપ્રતાપી સ્વામી, મેં પંચ ઇન્દ્રિયોના દુસ્ત્યજ શબ્દાદિ પંચ વિષયોનો ત્યાગ કરી તીવ્ર તપરૂપી અગ્નિમાં માંસ અને રુધિરને બાળી મેં મારા શરીરને એવું કરી મૂક્યું છે કે તેમાં માત્ર ચામડી અને અસ્થિ જ બાકી રહ્યા છે. કદાચ પ્રશ્ન થાય કે પ્રાણ કેમ રહે છે, તો કેવળ પ્રત્યક્ષ ભગવાન શ્રીકૃષ્ણના દર્શનની આશારૂપી અમૃતવેલને અવલંબીને જ શરીરમાં પ્રાણ ટક્યા છે. અન્નરહિત શરીરનો ત્યાગ કરી જવા ઈચ્છતા મારા પ્રાણને ભગવાન શ્રીકૃષ્ણના પ્રત્યક્ષ દર્શનની આશા સિવાય કોઈ અવલંબન નથી. હે શરણાગતના દુઃખને હરનારા સ્વામી, અન્ન વગરના શરીરમાં કેવળ અસ્થિના આધારે રહેલા મારા પ્રાણ કળિયુગમાં અન્નસમા પ્રાણને ધારણ કરનારા પુરુષોને સત્યયુગી પ્રાણની ભ્રાંતિ ઉપજાવે છે. હે સમર્થ સ્વામી, મારા દેહની સમગ્ર ક્રિયા કેવળ અષ્ટાંગયોગના અભ્યાસથી સંપાદન કરેલા યોગેશ્વર્યના બળથી જ થાય છે. હે સ્વામી, આ પ્રમાણેનું મારું વૃત્તાંત જાણી કૃષ્ણ ભક્ત એવા મારા ઉપર આપના દર્શનદાનની કૃપા કરજો. હે સ્વામી, ભગવાન શ્રીકૃષ્ણ જ મારા સાચા માતા પિતા છે, બંધુ છે, ગુરુ છે અને સુહૃદ છે, કારણ કે મને સંપૂર્ણ અસાધારણ પ્રેમ એક શ્રીકૃષ્ણ વિશે જ છે. તે સિવાય બીજે ક્યાંય પણ સ્નેહ થાય છે તે તો તેમના ભક્ત જાણીને થાય છે, અને વળી મને પંચ ઇન્દ્રિયોના વિષય ભોગને આપનારા મારા સંબંધીજનોને પણ જો ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપમાં અનુરાગ ન હોય તો તેનો શત્રુની જેમ તત્કાળ ત્યાગ કરી દઉં છું. અરે, મારું સ્નેહથી ભરણ પોષણ કરનારા મારા માતા પિતા હોય કે મારા સગા ભાઈઓ હોય, પણ જો તેઓને ભગવાન શ્રી કૃષ્ણથી વિમુખ દેખું તો તેનો પણ તત્કાળ ત્યાગ કરી દઉં. પછી ભગવાનથી વિમુખ બીજા સગા સંબંધીઓની તો વાત જ ક્યાં કરવી? તમે કહેશો જે માતા પિતા બંધુવર્ગનો જે ત્યાગ કરવો તે શાસ્ત્ર દ્રષ્ટિએ બરાબર નથી, તો હું કહું છું કે પૂર્વે ઘણા બધા ભગવાનના ભક્તોએ ભગવદ્ ભક્તિહીન પોતાના માતા પિતા ભાઈ આદિ સંબંધીજનોનો ત્યાગ કર્યો છે. વિભીષણે પોતાના સગાભાઈ રાવણનો ત્યાગ કર્યો, ભરતજીએ પોતાની માતા કૈકેયીનો ત્યાગ કર્યો, વિદુરજીએ પોતાના સમગ્ર કૌરવ કુળનો ત્યાગ કર્યો, મથુરાની ઋષિ પત્નીઓએ પોતાના પતિ પુત્ર અને ભાઈ આદિ સર્વેનો ત્યાગ કર્યો, હે ઈશ, વ્રજની ગોપીઓએ ભગવાન શ્રી કૃષ્ણને વિશે સ્નેહ કરવામાં અવરોધરૂપ પોતાના પતિઓનો ત્યાગ કર્યો, અરે, અંગ નામના રાજાએ તો બહુ કષ્ટના અંતે થયેલા પુત્ર વેનનો ત્યાગ કરી જંગલમાં ચાલ્યા ગયા. હે સમર્થ સ્વામી, આ પ્રમાણે ઘણા બધા ભક્તોએ ભગવાનથી વિમુખ પોતાના સ્વજનોનો ત્યાગ કર્યો છે, છતાં પણ તે ભક્તોની આ લોકમાં ક્યાંય અપકીર્તિ થઈ નથી, ઉલટાની આ લોકમાં અને સર્વે શાસ્ત્રોમાં તેઓની કીર્તિ જ ગવાયેલી છે. હે ઈશ, આ પ્રમાણેની ભગવાનના ભક્ત સંતપુરુષોની રીત અનાદિકાળથી ચાલી આવે છે, તેથી હું પણ ભગવાન અને ભગવાનના ભક્તોને વિશે જ મુક્તિના કારણભૂત એવો પ્રેમ કરું છું, પરંતુ અન્ય પદાર્થોમાં ક્યાંય પ્રેમ કરતો નથી. આ લોજપુરમાં નિવૃત્તિ ધર્મપરાયણ અને મહાત્મ્ય જ્ઞાને સહિત ભગવદ્ ભક્તિનો બોધ આપનારા આપના મુક્તાનંદ સ્વામી આદિ સંતો રહે છે તે મારે માટે સર્વથા પૂજનીય છે, અને આવા પવિત્ર સંતો જ મારું સર્વસ્વ છે એમ હું નિશ્ચય જાણું છું. હે સ્વામી, જે મનુષ્યોને ભગવાન શ્રીકૃષ્ણ સાથે તથા તેમના ભક્તિવાળા સંતોની સાથે સંબંધ નથી તેમને હું ગધેડા, કૂતરા અને સાંઢ સમાન માનું છું, જેના દર્શન કરવાથી પણ મહાપાપ લાગે છે. કારણ કે હે સમર્થ સ્વામી, જે પુરુષો એક પંચવિષયના સુખમાં જ માત્ર આસક્ત છે અને નિદ્રા, ભય, ક્રોધ અને છ ઉર્મિઓએ યુક્ત છે, તેવા મનુષ્યો અને પશુઓમાં લેશ માત્ર પણ તફાવત જોતો નથી. હે ઈશ, સ્વર્ગવાસી દેવતાઓ પણ જે મનુષ્ય જન્મની પ્રશંસા કરી આ પૃથ્વી પર મનુષ્ય જન્મ માગે છે, આવા મનુષ્ય જન્મનું તે વિષયી પુરુષોને કોઈ મહાત્મ્ય નથી. કારણ કે ભગવાનની ભક્તિ કરવી એ જ માનવ જન્મ પામ્યાનું સાચું ફળ છે, અને આવા માનવ જન્મને દેવતાઓ ઈચ્છે છે. ભક્તિરહિતના માનવ જન્મથી શું છે? સારા કુળમાં જન્મ હોય, જગતની નજર ખેંચે તેવું શરીરનું સૌંદર્ય હોય, અનેક કૌશલ્યો દેખાડી વિશ્વમાં કીર્તિ મેળવી હોય તથા અનંત પ્રકારના ગુણો અને યોગેશ્વરીય વાળો હોય, પણ જો તે ભગવાનની ભક્તિથી હીન હોય તો તેને હું જોવા માત્રથી સુંદર લાગતા પણ અંદર ઝેર ભરેલા ઇન્દ્રામણાના ફળ જેવો જાણું છું. જેમ ઘી, તેલ આદિ અનંત પદાર્થોથી વઘારી સુસંસ્કૃત કરેલું શાક એક અલ્પમાત્ર મીઠાથી સર્વેને ખાવા યોગ્ય બને છે, જો અલ્પ સરખું મીઠું ન હોય તો ઘી આદિ કિંમતી પદાર્થોની કોઈ કિંમત નથી, તેમ મનુષ્યોમાં અલ્પ સરખી ભગવાનની ભક્તિ હોય તો અન્ય સારા અનેક ગુણોને શોભાવે છે, પણ ગમે તેટલા સદગુણો હોય પરંતુ ભગવાનની ભક્તિ ન હોય તો સર્વે વ્યર્થ છે. હે સ્વામી, ભગવાનનું દાસપણું જેણે નથી સ્વીકાર્યું એવા વિમુખ લોકો પોતાના તપોબળના સામર્થ્યથી બ્રહ્માદિ દેવતાઓના સત્યાદિ લોકને પ્રાપ્ત કરે, છતાં પણ ત્યાં તેને કાળનો ભય છૂટતો નથી અને ત્યાં તેને અનંત સુખ પણ પ્રાપ્ત થતું નથી. આ વાતની વેદો પણ સાક્ષી પૂરે છે. આ વિચિત્ર જગતનું સર્જન કરવું આદિ અનંત સામર્થ્યની સિદ્ધિને પામેલા બ્રહ્મા, વિષ્ણુ અને શિવ તથા ઇન્દ્રાદિ દેવતાઓ તેમજ અક્ષર બ્રહ્મના એકાત્મ્ય ભાવને પામેલા શુકસનકાદિ જેવા મહામુનિઓ પણ માનને મૂકી જેમ આ સંસારના બંધનમાંથી મુક્ત થવા ઈચ્છતા મુમુક્ષુઓ ભક્તિ કરે તેમ ભગવાનની ભક્તિ કરે છે, તે બ્રહ્મસ્થિતિને પામેલા શુકસનકાદિક જેવા મહામુનિઓને પણ ભક્તિ કરવાનું મન થઈ આવે તેવા અપાર કારુણ્ય, વાત્સલ્ય આદિ ગુણો તે ભગવાન શ્રીકૃષ્ણને વિશે રહેલા છે. અને તેથી જ રાધા, રમા આદિ અનંત શક્તિઓ પણ તેમની જેમ ચક્રવર્તી સમ્રાટની અનંત દાસદાસીઓ સેવા કરે તેમ સેવા કરે છે. અલ્પ સરખા પણ જીવો હોય પણ જો તેની ભક્તિ કરે તો તેના માથેથી કાળમાયાનો ભય દૂર થઈ જાય છે. પરંતુ બ્રહ્માદિ દેવતાઓ જેવો મોટો હોય પણ જો ભક્તિહીન હોય તો તેના માથેથી કાળમાયાનો ભય દૂર થતો નથી. હે ભક્ત પ્રિય સ્વામી, આ પ્રમાણેનું ભગવાનનું મહાત્મ્ય એકાંતિક સત્પુરુષો અને સત્શાસ્ત્રો થકી જાણીને હું આળસ પ્રમાદનો ત્યાગ કરી તીવ્ર તપ કરું છું અને ભગવાનની ભક્તિ કરું છું. અંતરમાં ભગવાન શ્રીકૃષ્ણના પ્રત્યક્ષ દર્શન કરવાની ઉત્કંઠા વર્તે છે, પરંતુ તે દર્શન ન થવાથી અંતરમાં ઉદ્વેગ રહ્યા કરે છે, જેથી ક્યાંય સુખ આવતું નથી. તેથી અહીં મુક્તાનંદ સ્વામી આદિ આપના સંતોની આજ્ઞામાં વર્તી આપના શુભ આગમનની પ્રતીક્ષા કરી રહ્યો છું. હે ઈશ, ભગવાન શ્રીકૃષ્ણને વિશે મારું મન એકાગ્ર થયું હોવાથી ભગવાનની કીર્તિના શ્રવણ વિનાના અન્ય મનોહર ગાયનો, અનેક પ્રકારના લૌકિક પદો કે લૌકિક શબ્દો જાણે કે મારા કાનમાં તીક્ષ્ણ અણીદાર ત્રિશુલ ભરાવતા હોય તેવા લાગે છે. રૂપવાન સ્ત્રી ઉપર કદાચિત મારી દ્રષ્ટિ પડી જાય તો તે મને રાક્ષસી સમાન ભાસે છે. મારા કંઠમાં આરોપેલી સુગંધિમાન પુષ્પોની માળા જો ભગવાનની પ્રસાદીભૂત ન હોય તો સળગતા અંગારા જેવી લાગે છે. હે મુનિરાજ, ભગવાન શ્રીકૃષ્ણના જ સ્વરૂપના ધ્યાન ચિંતવનમાં જ એક પ્રીતિ ધરાવતા મને ચંદન, કુમકુમ, કેસર આદિ રમણીય પદાર્થોનો અંગલેપ કાળા કાદવની સમાન લાગે છે. તેમજ વૈભવ સંપન્ન રાજમહેલ પણ મને ઘોર જંગલ જેવો લાગે છે. હે દિવ્ય પુરુષ, ભગવાનના પ્રત્યક્ષ દર્શનના વિરહમાં આકુળ વ્યાકુળ થયેલા મને ઘાટા, સૂક્ષ્મ અને અમૂલ્ય વસ્ત્રો મુખ ફાડીને બેઠેલા કાળા સર્પની સમાન લાગે છે. અનેકવિધ ચાર પ્રકારના સારા ભોજનો મને હળાહળ કાળકૂટ ઝેર જેવા લાગે છે. આ લોકમાં જે કાંઈ સુખકારી પદાર્થો કહેવાય છે તે સર્વે પદાર્થો મને દુઃખરૂપ જ લાગે છે. હું ભગવાન શ્રીકૃષ્ણના દર્શન વિના અતિશય વ્યાકુળ છું. એ પ્રત્યક્ષ દર્શનરૂપ મનોરથના ફળની પ્રાપ્તિ તમારા ચરણકમળના સેવન વિના બીજા કોઈ પણ ઉપાય કરીને શક્ય નથી. કારણ કે આવા ઘોર કળીકાળમાં ભગવાન શ્રીકૃષ્ણનું પ્રગટ દર્શન કરાવનારા માત્ર તમે જ એક સાચા સદગુરુ છો. આથી હે ઉદાર કીર્તિવાળા, હે દયાના સિંધુ, હે પોતાના આશ્રિત ભક્તોનું બંધુવત રક્ષણ કરનારા, મારો દેહ પડી જાય નહીં તે પહેલાં કૃપા કરીને તુરંત આપનું મંગળકારી દર્શન મને આપો. લિખિતવાન નીલકંઠ વર્ણીના જય શ્રી કૃષ્ણ. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ રીતે ભક્તિભાવથી પત્ર લખી શ્રી નીલકંઠ વર્ણીએ મુક્તાનંદ સ્વામીના હાથમાં અર્પણ કર્યો ત્યારે બુદ્ધિમાન મુક્તાનંદ સ્વામીએ પોતાના પત્રની સાથે નીલકંઠ વર્ણીના પત્રને ભેળો કરી કવરમાં બીડી તેમના ઉપરના ભાગમાં ગુરુવર્ય રામાનંદ સ્વામીનું નામ લખ્યું. ત્યાર પછી મયારામ વિપ્રની સાથે તે પત્ર સ્વામી ઉપર ભુજનગર પ્રત્યે મોકલ્યો. કારણ કે મયારામ વિપ્રની ચાલ ઉતાવળી હતી અને સંતોના કામમાં તે વધુ ઉતાવળી ચાલે ચાલતા મયારામ વિપ્ર સાતમે દિવસે ભુજનગર પહોંચ્યા અને ભક્ત ગંગારામ મલને ઘેર વિરાજમાન જગદગુરુ શ્રી રામાનંદ સ્વામીના દર્શન કર્યા. તે સમયે રામાનંદ સ્વામી કેવા હતા? તે ભુજનગરના ભક્તજનોને આનંદ ઉપજાવતા હતા. નવીન કમળના પત્રોની સમાન વિશાળ અને કર્ણ સુધી લાંબા બંને નેત્રો શોભી રહ્યા હતા. તેમનું શરીર ગૌરવર્ણ હતું. તેમના ગાત્રો હૃષ્ટપુષ્ટ હતા. તેમનું મુખકમળ ચંદ્રમાની સમાન આહ્લાદ ઉપજાવતું હતું. બંને હસ્ત જાનુપર્યંત લાંબા શોભી રહ્યા હતા. તેમણે બંને શ્વેત વસ્ત્રો ધારણ કર્યા હતા. ભ્રકુટીઓ ધનુષ્ય જેવી વાંકડી હતી. તેઓ મંદ મંદ હાસ્ય કરી રહ્યા હતા. અતિશય પ્રસન્ન મુદ્રામાં હતા. તેમના કોમળ બંને ચરણ લાલ કમળની સમાન શોભતા હતા. આવા પ્રકારની શોભાયુક્ત રામાનંદ સ્વામીના શ્રીચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી મયારામ વિપ્રે મુક્તાનંદ સ્વામીએ આપેલો પત્ર શ્રી સ્વામીના હસ્તકમળમાં સમર્પિત કર્યો. આ પ્રમાણે અવતારી શ્રી નારાયણ ભગવાનના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં શ્રી નીલકંઠ વર્ણીએ રામાનંદ સ્વામી ઉપર ભુજનગર પત્ર લખ્યાનું નિરૂપણ કર્યું. એ નામે 54મો અધ્યાય પૂર્ણ થયો.